શ્રીમદ્ ભાગવત ત્રીજો સ્કંધ તેરમો અધ્યાય વારાહ અવતારની કથા. શ્રી સુખદેવજીએ કહ્યું, હે રાજન, મુનિવર મૈત્રેયજીના મુખેથી આ પરમ પુણ્યમય કથા સાંભળીને શ્રી વિદુરજીએ ફરી પૂછ્યું. કારણ કે ભગવાનની લીલા કથામાં એમનો અત્યંત અનુરાગ થઈ ગયો હતો. વિદુરજીએ કહ્યું, હે મુનિ, સ્વયંભૂ બ્રહ્માજીના પ્રિય પુત્ર મહારાજ સ્વયંભૂ મનુએ પોતાની પ્રિય પત્ની શત્રુપાને મેળવ્યા પછી શું કર્યું? હે સાધુ શ્રેષ્ઠ, તમે મને આદ્યરાજ રાજર્ષિ સ્વયંભૂ મનુનું પવિત્ર ચરિત્ર સંભળાવો. તેઓ શ્રી વિષ્ણુ ભગવાનના શરણાગત હતા, તેથી તેમનું ચરિત્ર સાંભળવામાં મારી ઘણી શ્રદ્ધા છે. જેમના હૃદયમાં શ્રી મુકુંદના ચરણકમળ વિરાજે છે, તે ભક્તજનોના ગુણોનું શ્રવણ કરવું એ જ મનુષ્યના દીર્ઘકાળ સુધી કરેલા શાસ્ત્રાભ્યાસના શ્રમનું મુખ્ય ફળ છે. આવો વિદ્વાનોનો શ્રેષ્ઠ મત છે. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, વિદુરજી સહસ્ત્ર શીર્ષ ભગવાન શ્રી હરિના ચરણાશ્રિત ભક્ત હતા. તેમણે જ્યારે વિનયપૂર્વક ભગવત કથા કહેવાની પ્રેરણા કરી ત્યારે મુનિવર મૈત્રેયજીનું રોમ રોમે રોમ ખીલી ઉઠ્યું. તેમણે કહ્યું, શ્રી મૈત્રેયજી બોલ્યા, જ્યારે પોતાની પત્ની શત્રુપાની સાથે સ્વયંભૂ મનુનો જન્મ થયો ત્યારે તેમણે અત્યંત નમ્રતાપૂર્વક હાથ જોડીને શ્રી બ્રહ્માજીને કહ્યું, હે ભગવાન, એકમાત્ર તમે જ સમસ્ત જીવોના જન્મદાતા અને જીવિકા પ્રદાતા પિતા છો, તો પણ અમે તમારા સંતાનો એવું ક્યું કર્મ કરીએ કે જેથી તમારી સેવા થઈ શકે? હે પૂજ્યપાદ, અમે તમને નમસ્કાર કરીએ છીએ. અમારાથી થઈ શકે તેવું કોઈ કાર્ય કરવા અમને તમે આજ્ઞા આપો કે જેથી આ લોકમાં સર્વત્ર અમારી કીર્તિ થાય અને પરલોકમાં સદગતિ પ્રાપ્ત થઈ શકે. શ્રી બ્રહ્માજીએ કહ્યું, હે તાત, પૃથ્વીપતિ, તમારા આ બંનેનું કલ્યાણ થાઓ, હું તમારાથી ઘણો પ્રસન્ન છું. કારણ કે તમે નિષ્કપટ ભાવે મને આજ્ઞા આપો એમ કહીને મને આત્મસમર્પણ કર્યું છે. હે વીર, પુત્રોએ આ જ પ્રકારે પોતાના પિતાની પૂજા કરવી જોઈએ. તેમને માટે યોગ્ય છે કે તેઓ બીજાઓ પ્રત્યે ઈર્ષાભાવ નહીં રાખતા બને ત્યાં સુધી તેમની આજ્ઞાનું આદરપૂર્વક સાવધાનીથી પાલન કરે. તમે પોતાની આ પત્નીથી પોતાના જ જેવા ગુણવાન સંતાનો ઉત્પન્ન કરીને પૃથ્વીનું ધર્મપૂર્વક પાલન કરો અને યજ્ઞો વડે શ્રી હરિની આરાધના કરો. હે રાજન, પ્રજાપાલન કરવાથી મારી મોટી સેવા થશે અને તમને પ્રજાનું પાલન કરતા જોઈને ભગવાન શ્રી હરિ પણ તમારા પર પ્રસન્ન થશે. જેમના પર જનાર્દન ભગવાન પ્રસન્ન થતા નથી તેમનો સઘળો શ્રમ વ્યર્થ જાય છે. કારણ કે તેઓ તો એક પ્રકારે પોતાના આત્માનો જ અનાદર કરે છે. મનુજીએ કહ્યું, પાપનો નાશ કરનાર હે પિતાજી, હું તમારી આજ્ઞાનું અવશ્ય પાલન કરીશ. પરંતુ તમે આ જગતમાં મારા અને મારી ભાવિ પ્રજાના રહેઠાણનું સ્થાન બતાવો. હે દેવ, બધા જીવોનું નિવાસ સ્થાન એવી પૃથ્વી અત્યારે પ્રલયના જળમાં ડૂબેલી છે. તમે આ દેવી પૃથ્વીના ઉદ્ધારનો પ્રયત્ન કરો. શ્રી મૈત્રેયજીએ કહ્યું, પૃથ્વીને આ રીતે અતાગ જળમાં ડૂબેલી જોઈને ब्रह्माजी दीर्घकाल सुधी मन में एम विचारता रहया कि आनो केवी रीते उद्धार करूँ। जे समय हूँ आ लोकनी रचना में व्यस्त हतो ते समय पृथ्वी जल में डूबी जवाथी रसातल में चाली गई। अमे सर्जन कार्य में नियुक्त छी, तेथी आ माटे अमारे शुं करवू जोईए? हवे तो जेमना संकल्प मात्रथी मारो जन्म थयो छे ते सर्वशक्तिमान श्री हरिज मारू आ काम पूरु करे। हे निष्पाप विदुरजी, ब्रह्माजी आ प्रमाणे विचारी रह्या हता એટલામાં જ તેમના નસકોરામાંથી અચાનક જ અંગૂઠા જેવડા આકારનું એક વરાહ શિશુ નીકળ્યું। હે ભારત, મોટા આશ્ચર્યની વાત તો એ બની કે આકાશમાં ઉભેલું તે વરાહ બાળ બ્રહ્માજીના દેખતા જ મોટું થઈને પળવારમાં હાથી જેવડું થઈ ગયું। તે વિશાળ વરાહ મૂર્તિને જોઈને મરીચી વગેરે મુનિઓ, સનક વગેરે અને સ્વયંભૂ મનુ સહિત શ્રી બ્રહ્માજી જાત જાતના વિચાર કરવા લાગ્યા કે અહો, વરાહના રૂપમાં આજે આ ક્યુ દિવ્ય પ્રાણી અહીં પ્રગટ થયું છે! કેવું આશ્ચર્ય! આ હમણાં હમણાં તો મારા નાકમાંથી નીકળ્યું હતું, પહેલાં તો આ અંગૂઠાના ટેરવા જેવડું દેખાતું હતું, પણ એક પળમાં જ મોટી શિલા જેવડું થઈ ગયું। अवश्य जी यज्ञमूर्ति भगवान अमारा मन ने मोही रहिया छे। ब्रह्मा जी अने तेमना पुत्रो आ प्रमाणे विचारी रहिया हता एटलामां जी यज्ञ पुरुष वराह भगवान पर्वताकार बनीने गरजवा लाग्या। सर्वशक्तिमान श्री हरिए पोतानी गर्जनाथी दिशाओने प्रतिध्वनित करीने ब्रह्मा अने ब्राह्मण श्रेष्ठोने हर्षित करी मूक्या। પોતાનો ખેદ દૂર કરનારો માયામય વરાહ ભગવાનનો ગડગડાટ સાંભળીને જનલોક, તપલોક અને સત્યલોકના નિવાસી મુનિગણો ત્રણેય વેદોના પરમ પવિત્ર મંત્રોથી તેમની સ્તુતિ કરવા લાગ્યા। ભગવાનના સ્વરૂપનું વેદોમાં વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે, તેથી તે મુનીશ્વરોએ જે સ્તુતિ કરી તેને વેદ રૂપ માનીને ભગવાન ઘણા પ્રસન્ન થયા અને ફરી એકવાર ગર્જના કરીને દેવતાઓના હિત માટે ગજરાજ જેવી લીલા કરતા કરતા જળમાં પ્રવેશી ગઈ। પહેલાં તો વરાહરૂપ તે ભગવાન પૂંછડી ઊંચી કરીને ભારે વેગથી આકાશમાં ઉછળ્યા અને પોતાની ગર્દનના વાળ ઝાટકીને એમના ખરીઓના પ્રહારોથી વાદળાઓ વિખેરાઈ ગયા। તેમનું શરીર ઘણું રૂક્ષ એટલે કઠોર હતું, ચામડી પર કડક વાળ હતા, દાઢો સફેદ હતી અને આંખોમાંથી તેજ નીકળી રહ્યું હતું। તે સમયે તેઓ ઘણા શોભાયમાન હતા। ભગવાન સ્વયં યજ્ઞ પુરુષ છે તેમ છતાં વરાહ રૂપ ધારણ કરવાને કારણે પોતાના નાકથી શૂંગી શૂંગીને પૃથ્વીની ભાળ મેળવી રહ્યા હતા। તેમની દાઢો ઘણી બિહામણી કઠોર હતી, એ પ્રમાણે તેઓ જો કે ઘણા ક્રૂર જણાતા હતા તો પણ પોતાની સ્તુતિ કરનારા મરીચી વગેરે મુનિઓ પ્રત્યે કરુણાભરી નજરે નિહાળતા રહીને તેમણે જળમાં પ્રવેશ કર્યો। જે સમયે તેમનું વ્રજમય પર્વત જેવું કઠોર શરીર કલેવર પાણીમાં પડ્યું ત્યારે તેના વેગથી જાણે કે સમુદ્રનું પેટ ફાટી ગયું અને તેમાં વાદળાઓના ગડગડાટ જેવો મહાભીષણ અવાજ થયો। તે સમયે એવું લાગતું હતું કે જાણે પોતાની પ્રચંડ તરંગરૂપી ભુજાઓને ઊંચી કરીને તે અત્યંત આર્ત સ્વરે હે યજ્ઞેશ્વર મારું રક્ષણ કરો એ પ્રમાણે પોકારી રહ્યો છે। ત્યારે ભગવાન યજ્ઞમૂર્તિ બાણ જેવી તીક્ષ્ણ પોતાની ખરીઓથી પાણીને ચીરતા ચીરતા તે અપાર જળરાશિની પેલે પાર પહોંચ્યા। ત્યાં રસાતલમાં તેમણે સમસ્ત જીવોની આશ્રયભૂત પૃથ્વીને જોઈ કે જેને કલ્પના અંતમાં શયન કરવા માટે તત્પર બનેલા શ્રી હરિએ સ્વયં પોતાના જ ઉદરમાં લીન કરી દીધી હતી. પછી તેઓ જળમાં ડૂબેલી પૃથ્વીને પોતાની દાઢો પર લઈને રસાતલમાંથી ઉપર આવ્યા. તે સમયે તેઓ ઘણા શોભી રહ્યા હતા. જળમાંથી બહાર આવતી વખતે તેમના માર્ગમાં અવરોધ ઊભો કરવા માટે મહાપરાક્રમી હિરણાક્ષ જળની અંદર જ તેમના પર ગદાનો પ્રહાર કર્યો, તેથી તેમનો ક્રોધ ચક્રની જેમ તીક્ષ્ણ થઈ ગયો અને તેમણે તેને લીલાપૂર્વક જ એવી રીતે મારી નાખ્યું કે જેમ સિંહ હાથીને મારી નાખે છે. તે સમયે તેના લોહીથી તેમના મોં અને લમણા ખરડાવાને કારણે તેઓ એવા લાગતા હતા કે જાણે કોઈ ગજરાજ લાલ માટીના ટેકરાને ટકરાઈને આવ્યો હોય. પ્રિય વિદુર, જેમ ગજરાજ પોતાના દંત સુળો પર કમળ પુષ્પ ધારણ કરી લે, તે જ રીતે પોતાના સફેદ દાંતોની અણી પર પૃથ્વીને ધારણ કરીને જળમાંથી બહાર નીકળેલા તમાલપત્ર જેવા નીલવર્ણી વરાહ ભગવાનને જોઈને બ્રહ્મા, મરીચી વગેરેને ખાતરી થઈ ગઈ કે સ્વયં યજ્ઞમૂર્તિ ભગવાને જ વરાહ રૂપે પૃથ્વીનો ઉદ્ધાર કર્યો, ત્યારે તેઓ હાથ જોડીને વેદ વાક્યોથી તેમની સ્તુતિ કરવા લાગ્યા. ઋષિઓએ કહ્યું, હે ભગવાન અજિત, આપનો જય હો, જય હો. હે યજ્ઞપતિ, આપ પોતાના વેદત્રય રૂપ વિગ્રહને ખંખેરી રહ્યા છો, આપને નમસ્કાર છે. આપના રોમકૂપમાં સંપૂર્ણ યજ્ઞલીન થયેલા છે. આપે પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે જ આ વરાહ રૂપ ધારણ કર્યું છે, આપને નમસ્કાર છે. હે દેવ, દુરાચારીઓને આપના શરીરનું દર્શન થવું અત્યંત મુશ્કેલ છે, કારણ કે આ યજ્ઞ રૂપ છે તેની ત્વચામાંથી ગાયત્રી વગેરે છંદો રોમાવલીમાં, કુશ નેત્રોમાં ઘી તથા ચારે ચરણોમાં હોતા અર્ધવર્યુ ઉદ્ગાતા અને બ્રહ્મા આ ચારે ઋત્વિજોના કર્મો છે. હે ઈશ, આપના મુખમાં સ્ત્રુક છે, નસકોરામાં સ્ત્રુવા છે, ઉદરમાં ઈડા યજ્ઞનું ભક્ષણ પાત્ર છે, કાનોમાં ચમસ છે, મુખમાં પ્રાસિત્ર બ્રહ્મભાગ પાત્ર અને કંઠમાં ગ્રહ સોમ પાત્ર છે. હે ભગવાન, આપની જે ભક્ષણ ક્રિયા છે તે જ અગ્નિહોત્ર છે. વારંવાર અવતાર લેવો એ યજ્ઞ સ્વરૂપ આપની દક્ષિણીય ઇષ્ટ છે. ગર્દન ઉપસદ ત્રણ ઇષ્ટિઓ છે. બંને દાઢો પ્રાણ પ્રિય ઇષ્ટિ, દીક્ષા પછીની ઇષ્ટિ અને ઉદયની યજ્ઞ સમાપ્તિની ઇષ્ટિ છે. જીભ પ્રવર્ગ્ય પ્રત્યેક ઉપસદની પહેલા કરવામાં આવતું મહાવીર નામનું કર્મ છે. માથું સભ્ય હોમ રહિત અગ્નિ અને આવસથ્ય ઉપાસના માટેનો અગ્નિ છે, તથા પ્રાણ ચિતિ ઇષ્ટકાનું ચયન છે. હે દેવ, આપનું વીર્ય સોમ છે. આપનું ત્રણેય સવન પ્રાતઃ મધ્યાહન અને સાયં એ આપનું બેસવું છે. સાતે ધાતુ અગ્નિષ્ટોમ અત્યગ્નિષ્ટોમ ઉક્ત ષોડશી વાજપેયી અતિરાત્ર અને આપ્તોર્યામ નામની સાત સંસ્થાઓ છે, તથા શરીરની સંધિઓ સાંધાઓ સંપૂર્ણ સત્ર છે. આ પ્રમાણે આપ સંપૂર્ણ યજ્ઞ સોમરહિત યાગ અને ક્રતુ સોમરહિત સોમરહિત અને સોમ સહિત યાગ એટલે કે યજ્ઞ અને ક્રતુ રૂપે છો. યજ્ઞ અનુષ્ઠાન રૂપી ઇષ્ટિઓ આપના અંગોને જોડી રાખનાર ઇષ્ટિબંધન માસ પેશીઓ છે. સમસ્ત મંત્રો, દેવતાઓ, દ્રવ્યો, યજ્ઞો અને કર્મો એ સર્વ આપના જ સ્વરૂપ છે. આપને નમસ્કાર છે. વૈરાગ્ય, ભક્તિ અને મનની એકાગ્રતાથી જે જ્ઞાનનો અનુભવ થાય છે તે આપનું જ સ્વરૂપ છે તથા આપના જ બધાના વિદ્યાગુરુ છું. તથા આપ જ બધાના વિદ્યાગુરુ છું. આપને ફરી ફરીથી નમસ્કાર છે. જે રીતે સરોવરમાંથી નીકળતા ગજરાજના દાંત ઉપર કમિલીની વીંટળાઈ વળે છે, ગજરાજનો તેના માટે કોઈ આયાસ હોતો નથી, તે જ પ્રમાણે આપ પર્વત સહિત પૃથ્વીને પોતાના દાંતો પર મૂકીને લઈ આવ્યા. આપના માટે આ કેટલું સહજ છે. આપના દાંતો પર રાખેલો ભૂમંડળ સહિતનો આપનો આ વેદમય વરાહરૂપ વિગ્રહ એવો શોભી રહ્યો છે કે જેમ શિખરો પર છવાયેલી મેઘમાળાથી કુળ પર્વત શોભી રહે છે. હે નાથ, ચરાચર જીવોના સુખેથી રહેવા માટે આપ પોતાની પત્ની આ જગત માતા પૃથ્વીની જળ પર સ્થાપના કરો. આપ જગત પિતા છો અને અરણીમાં જે રીતે આપનું તેજ અગ્નિ સ્થાપિત છે તે જ રીતે આપે આપના ધારણ શક્તિરૂપી તેજને પૃથ્વીમાં સ્થાપિત કરીએ. અમે આપને અને આ પૃથ્વી માતાને પ્રણામ કરીએ છીએ. હે પ્રભુ, રસાતલમાં ડૂબેલી આ પૃથ્વીને બહાર કાઢવાનું સાહસ આપના સિવાય અન્ય કોણ કરી શકે એમ હતું. પરંતુ આપ તો સમસ્ત આશ્ચર્યોના આશ્ચર્ય છો. આપને માટે આ કોઈ આશ્ચર્યની વાત નથી. આપે જ તો પોતાની માયાથી આ અતિ આશ્ચર્યપૂર્ણ વિશ્વની રચના કરી છે. જ્યારે આપ પોતાના વેદમય વિગ્રહને ખંખેરો છો ત્યારે આપની ગરદનના વાળ પરથી ઝરતા શીતળ જળબિંદુઓ અમારા ઉપર પડે છે. હે ઈશ, તેમનાથી ભીંજાઈને જનલોક, તપલોક અને સત્યલોકમાં રહેનારા અમે મુનિજનો સર્વથા પવિત્ર થઈ ગયા છીએ. જે મનુષ્ય આપના કર્મોનો પાર પામવા, તાગ મેળવવા ઈચ્છે છે તેની બુદ્ધિ નષ્ટ થયેલી છે, કારણ કે આપના કર્મોનો કોઈ પાર જ નથી. આપની જ યોગમાયાના સત્વ વગેરે ગુણોથી આ સગળું જગત મોહિત થઈ રહ્યું છે. હે ભગવાન, આપ એનું કલ્યાણ કરો. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, તે બ્રહ્મવાદી મુનિઓ વડે આ પ્રમાણે સ્તુતિ કરાયાથી સર્વનું રક્ષણ કરનારા વરાહ ભગવાને પોતાની ખરીઓથી જળને થંભાવી દઈને તેના પર પૃથ્વીનું સ્થાપન કરી દીધું. આ પ્રમાણે રસાતલમાંથી લીલાપૂર્વક બહાર લવાયેલી પૃથ્વીને જળ પર મૂકીને તે વિશ્વક્સેન પ્રજાપતિ ભગવાન શ્રી હરિ અંતર્ધાન થઈ ગયા. હે વિદુરજી, ભગવાનનું લીલાપૂર્ણ ચરિત્ર અત્યંત કીર્તનીય છે અને તેમનામાં પરવાયેલી બુદ્ધિ તમામ પ્રકારના પાપો અને તાપો એટલે કે દુઃખોને દૂર કરી દે છે. જે મનુષ્ય તેમની આ મંગલમય મંજુલ કથા ભક્તિભાવપૂર્વક સાંભળે છે તેના પર ભક્ત વત્સલ ભગવાન અંતઃકરણથી અતિ શીઘ્ર પ્રસન્ન થઈ જાય છે. ભગવાન તો બધી જ કામનાઓ પૂરી કરવામાં સમર્થ છે. તેમના પ્રસન્ન થયા પછી સંસારમાં શું દુર્લભ હોય. પણ તે તુચ્છ કામનાઓની જરૂર જ શી છે. જે લોકો અનન્ય ભાવે તેમની ભક્તિ કરે છે તેમને તો તે અંતર્યામી પરમાત્મા સ્વયં પોતાનું પરમ પદ જ આપી દે છે. અરે, સંસારમાં પશુઓને બાદ કરતા પોતાના પુરુષાર્થનો સાર જાણનારો એવો કયો મનુષ્ય હશે કે જે આવાગમનમાંથી મુક્તિ અપાવનારી ભગવાનની પ્રાચીન કથાઓમાંથી કોઈ પણ અમૃતમય કથાનું પોતાની કાનોથી એક વાર પાન કર્યા પછી તેમાંથી મન વાળી શકે. ત્રીજા સ્કંદ અંતર્ગત વરાહ પ્રાદુર્ભાવ અણુવર્ણનમાંનો 13મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, જય.